શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 15મો અધ્યાય ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ અને લક્ષણો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, જ્યારે સાધક ઇન્દ્રિયો પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે છે, મારું ધ્યાન કરવા લાગે છે, ત્યારે તેની સામે અનેક સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. ઉદ્ધવજીએ કહ્યું, હે અચ્યુત, કઈ ધારણાથી ક્યાં પ્રકારની કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સિદ્ધિઓ કેટલી છે, આપ જ તે યોગીઓને સિદ્ધિઓ આપનારા છો, તેથી કૃપા કરીને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, યોગ પારંગત પુરુષોએ સિદ્ધિઓ તથા ધારણાઓની સંખ્યા 18 કહી છે. તેમાંની 8 સિદ્ધિઓ તો મુખ્ય રૂપે મારામાં રહે છે તથા બાકીની 10 સત્વગુણના વિકાસથી પણ મળી જાય છે. તેમાં 3 સિદ્ધિઓ તો શરીરની છે, અણિમા, મહિમા અને લઘિમા. જે જોઈએ તે મળી જાય તે ઇન્દ્રિયોની 1 સિદ્ધિનું નામ છે પ્રાપ્તિ. આ લોક અને પરલોકના પદાર્થોનો ઈચ્છા અનુસાર અનુભવ કરાવનારી સિદ્ધિ છે પ્રાકમ્ય. માયા અને તેના કાર્યનું ઈચ્છા અનુસાર સંચાલન કરે તે ઈશિતા સિદ્ધિ છે. વિષયોમાં રહીને પણ તેમનામાં આસક્ત ન થવું તે વશિતા સિદ્ધિ છે. અને જેની કામના કરીએ તેની સીમા સુધી પહોંચી જવું તે કામ વસાયતા નામની 8મી સિદ્ધિ છે. આ 8 સિદ્ધિઓ મારામાં સ્વભાવથી જ રહે છે, જેમને હું આપું છું તેને અંશતઃ પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી પણ અનેક સિદ્ધિઓ છે. શરીરમાં સુધા, તૃષા, કામ, ક્રોધ આદિ વેગ પર નિયંત્રણ, બહુ દૂરથી વસ્તુને જોઈ લેવી, ખૂબ દૂરની વાત સાંભળવી, મનની સાથે જ શરીરનું તે સ્થાન પર પહોંચી જવું જે ઈચ્છા થાય તે રૂપ ધરવું, બીજા શરીરમાં પ્રવેશ કરવો, જ્યારે ઈચ્છા થાય ત્યારે શરીર છોડવું, અપ્સરાઓ સાથે થનારી દેવક્રીડાનું દર્શન, પોતે જે વસ્તુનો સંકલ્પ કરે તે વસ્તુ મળી જવી, પોતાની આજ્ઞાનું હર કોઈ સ્થળે પાલન થાય, આ 10 સિદ્ધિઓ સત્વગુણના વિશેષ વિકાસથી પ્રાપ્ત થાય. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાણી લેવી, ઠંડી, ગરમી, સુખ, દુઃખ અને રાગ, દ્વેષ વગેરે દ્વંદોના વશમાં ન થવું, બીજાના મનની વાત જાણી લેવી, અગ્નિ, સૂર્ય, જળ, વિષ વગેરેની શક્તિને રોકી લેવી અને કોઈનાથી પણ પરાજિત ન થવું, આ 5 સિદ્ધિઓ પણ યોગીઓને પ્રાપ્ત થાય છે. પ્રિય ઉદ્ધવ, યોગ ધારણા કરવાથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું મેં નામ કાર્યની સાથે વર્ણન કરી દીધું. હવે કઈ ધારણાથી કઈ સિદ્ધ કઈ રીતે મળે, કઈ સિદ્ધિ મળે છે, કઈ રીતે મળે છે એ હું કહું છું, સાંભળો. આ સંપૂર્ણ વિશ્વમાં જે કાંઈ છે તે બધું મારા જ કોઈ અંશની અભિવ્યક્તિ છે. તેની બહાર, અંદર, સર્વત્ર હું વ્યાપ્ત છું. મેં જે તત્વો દ્વારા વિશ્વનું નિર્માણ કર્યું છે તે મારા સમિષ્ટ તત્વોમાં સાધક જ્યારે પોતાને એકાકાર કરી લે છે ત્યારે તેનો જ અનુસાર તે શક્તિ પ્રાપ્ત કરી લે છે. સિદ્ધિઓ એને જ કહે છે. પરમાત્મ તત્વને પ્રાપ્ત મહાપુરુષ માટે આ સિદ્ધિઓનું કોઈ મહત્વ નથી. પ્રિય ઉદ્ધવ, પંચ મહાભૂતોનું સૂક્ષ્મ રૂપ જેને તન્માત્રા કહે છે તે મારું જ શરીર છે. જે સાધક મારી આ પંચ તન્માત્રાઓમાં પોતાના મનની ધારણા કરે છે તેને અણિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મહત્ત્વના રૂપમાં હું જ પ્રકાશિત થઈ રહ્યો છું. જે યોગી પોતાના મનને મારા આ મહત્ત્વ રૂપ પરમાત્મામાં જ ધારણ કરી લે છે તે મહિમા નામની સિદ્ધિ પામે છે. તે જ પ્રમાણે જો એક એક મહાભૂતની તન્માત્રામાં પણ મનની ધારણા કરે તો પણ તેને મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. वायु वगैरह चार भूतों की अंदर परमाणु रूपे आकाश बधी जगाए व्याप्त छे। तेज प्रमाणे हूँ भगवान सर्वत्र परिपूर्ण छु। जे योगी पोताना चित्तने मारा मा परोवीने मारा मा एकता प्राप्त करी ले छे तेने लघिमा नामनी सिद्धि प्राप्त थाय छे। तथा काळना सूक्ष्मथी सूक्ष्म परमाणु बनी सकवानुं तेने सामर्थ्य प्राप्त थई जाय छे। मन बधी इंद्रियोनो राजा छे। आ मन अहम तत्वना सत्वगुण रूपी विकारथी उत्पन्न थयुं छे। सात्विक अहंकार ए स्वरूप छे। कोई पण योगी ते सात्विक अहंकार ने मारू स्वरूप समझीने ध्यान करे छे, तेमज मन ने तदाकार बनावी दे छे, ते योगी सर्व इंद्रियोनुं स्वामित्व प्राप्त करे छे। आ प्रमाणे मन ने मारामां जोड़ी देनार योगी ने प्राप्ति नामनी सिद्धि मळे छे। मुज अव्यक्त अजन्माथी ज ब्रह्मांड नुं निर्माण थयुं छे। महतत्वनो अभिमानी जे सूत्रात्मा छे ते सूत्रात्मा एवा हिरण्यगर्भमां मननी धारणा करवाथी तेने प्राकम्य सिद्धि प्राप्त थाय छे। તે સંપૂર્ણ બ્રહ્માંડનો માલિક થઈ જાય છે અને તેને ઈચ્છાનુસાર સર્વ મનકાંક્ષિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે। ત્રિલોકનો અધીશ્વર હું છું, ત્રિગુણાત્મક માયાનો હું સ્વામી છું, સમસ્ત બ્રહ્માંડનો નાશ કરનાર કાળ પણ મારું જ સ્વરૂપ છે। હું જ ક્ષેત્ર શરીર અને ક્ષેત્રજ્ઞ જીવાત્મા એ બંનેનો પ્રેરક પુરુષોત્તમ છું। મારા વિષ્ણુ રૂપમાં જો કોઈ ચિત્તની ધારણા કરે તો તેને ઈશિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। તેને પછી મારી જેમ તમામ જીવોને પ્રેરણા કરવાનું સામર્થ્ય મળે છે। ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રીયઃ જ્ઞાન વૈરાગ્યો શ્વેષ્વઃ સન્નામ ભગ ઇતિ રણા। આ છ ઐશ્વર્યથી સંપન્ન ભગવાન છે। આ ભગવાન જે નારાયણ છે તેઓ તુર્ય સ્થિતિમાં રહે છે। જે યોગી મારા નારાયણ સ્વરૂપમાં મનની ધારણા કરીને સ્થિર કરી દે છે તેનામાં મારા જે સ્વાભાવિક ગુણો છે તે પ્રગટ છે, આવો યોગી વસિતા નામની સિદ્ધિને પ્રાપ્ત થાય છે। જે યોગીનું શુદ્ધ થયેલું મન મુજ નિર્ગુણ બ્રહ્મમાં લાગ્યું છે તે મારી નિર્ગુણ નિરાકાર રૂપની ઉપાસના કરીને પરમાનંદને પ્રાપ્ત થાય છે, તેને કોઈ કામના રહેતી નથી, તેને કામ વસયતા નામની સિદ્ધિ કહે છે। હું શ્વેત દ્વીપનો સ્વામી છું, ધર્મ મારું જ સ્વરૂપ છે। આવા મારા વિશુદ્ધ સ્વરૂપમાં જે પોતાના ચિત્તને સ્થિર કરે છે તે શુદ્ધા તૃષા કામ ક્રોધ શોક મોહથી વ્યથિત થતો નથી, તેને મારા શુદ્ધ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે। હું જ સમિષ્ટ પ્રાણરૂપ આકાશાત્મા છું, જે મારા આ સ્વરૂપમાં મન દ્વારા અનાહત નાદનું ચિંતન કરે છે તે દૂર શ્રવણ નામની સિદ્ધિથી સંપન્ન થઈ જાય છે અને આ ધારણાથી યોગી આકાશમાં ઉપલબ્ધ થનારી વિવિધ પ્રાણીઓની બોલી સાંભળી સમજી શકે છે। જે યોગી ચક્ષુ નામની ઇન્દ્રિયને સૂર્યમાં અને સૂર્યને ચક્ષુમાં પરોવીને મારા સ્વરૂપનું ધ્યાન કરે છે તેની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જાય છે, તેને દૂરદર્શન નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સમગ્ર સંસારને જોઈ શકે છે। જે મન અને શરીરને પ્રાણવાયુ સહિત મારી સાથે જોડી દે છે અને મારી ધારણા કરે છે તેને મનોજવ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। આ સિદ્ધિના પ્રભાવથી તે યોગી જ્યાં પણ જવાનો સંકલ્પ કરે છે ત્યાં તેનું શરીર તે જ ક્ષણે પહોંચી જાય છે। જે સમયે યોગી મનને ઉપાદાન કારણ બનાવીને કોઈનું પણ રૂપ ધારણ કરવા ચાહે તો તે સમયે પોતાના મનને અનુરૂપ તેવું જ રૂપ ધારણ કરી લે છે। તેનું કારણ એ છે કે તેણે પોતાના ચિત્તને મારી સાથે જોડી દીધું છે. જે યોગી બીજા શરીરમાં પ્રવેશ કરવા ઈચ્છે તેવી ભાવના કરે કે હું તે જ શરીરમાં છું, આવું કરવાથી તેનો પ્રાણવાયુનું રૂપ ધારણ કરીને એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર થનારા ભ્રમરની જેમ પોતાનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે. યોગીએ શરીરનો પરિત્યાગ કરવો હોય તો એડીથી ગુદાદ્વારને દબાવીને પ્રાણવાયુને ક્રમશઃ હૃદય, વૃક્ષસ્થળ, કંઠ અને મસ્તકમાં લઈ જાય. પછી બ્રહ્મરંધ્ર ભેદીને સૂક્ષ્મણા દ્વારા બ્રહ્મમાં લીન કરીને શરીરનો પરિત્યાગ કરી દે. જો તેને દેવતાઓના વિહાર સ્થળોમાં ક્રીડા કરવાની ઈચ્છા હોય તો મારા શુદ્ધ સત્વગુણની અંશરૂપ સુર સુંદરીઓ વિમાન લઈને સેના માટે વિમાન લઈને સેવા માટે તેની પાસે પહોંચી જાય છે. મારા પરાયણ થયેલો યોગી જેણે સત્ય સંકલ્પ રૂપ મારામાં પોતાનું ચિત્ત સ્થિર કરી દીધું છે તેને સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે મનથી જેવો સંકલ્પ કરે છે તે જ પ્રમાણે સમયે તેનો તે સંકલ્પ સિદ્ધ થઈ જાય છે. હું ઈશિત્વ અને વશિત્વ આ બંને સિદ્ધિઓનો સ્વામી છું, તેથી ક્યારેય કોઈ મારી આજ્ઞા ટાળી શકતું નથી અને બધા જ મારા શાસનમાં રહે છે. જે મારા તે રૂપનું ચિંતન કરીને તે જ ભાવથી યુક્ત થઈ જાય છે ત્યારે મારી જેમ તેની આજ્ઞાને પણ કોઈ ટાળી શકતું નથી. જે યોગીનું ચિત્ત મારી ધારણા કરતા કરતા મારી ભક્તિના પ્રભાવથી શુદ્ધ થઈ ગયું છે તેની બુદ્ધિ જન્મ મૃત્યુ વગેરે અદ્રષ્ટ વિષયોને પણ જાણી લે છે. આ ઉપરાંત ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સઘળી વાતો તે જાણી શકે છે. જેમ જળમાં રહેનારા પ્રાણીઓના જળ દ્વારા નાશ થતો નથી તે જ રીતે તે યોગીનું ચિત્ત એક ભાવથી મારામાં સ્થિર થઈ ગયું છે. તેના યોગમય શરીરને અગ્નિ, જળ વગેરે કોઈ પણ પદાર્થો નષ્ટ કરી શકતા નથી. જે પુરુષ શ્રીવત્સ આદિ ચિહ્નો અને શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ આયુધોથી વિભૂષિત તથા ધજા, છત્ર, ચામર આદિથી સંપન્ન મારા વિવિધ અવતારોનું ધ્યાન કરે છે તે અજેય બની જાય છે. આ પ્રમાણે જે વિચારશીલ પુરુષ મારી ઉપાસના કરે છે અને યોગ ધારણા દ્વારા મારું ચિંતન કરે છે તેની સામે આ બધી સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. જેનું વર્ણન મેં કર્યું, પ્રિય ઉદ્ધવ, જેણે પોતાના પ્રાણ, મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો, જે સંયમી છે અને મારા જ સ્વરૂપની ધારણા કરી રહ્યો છે, તેના માટે આંખો આમાંની કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. અર્થાત તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત જ છે. પરંતુ શ્રેષ્ઠ પુરુષો કહે છે કે જે લોકો ભક્તિ યોગ અથવા જ્ઞાન યોગાદિ ઉત્તમ યોગોનો અભ્યાસ કરી રહ્યા છે, જે મારાથી અભિજ્ઞ થઈ રહ્યા છે, એમના માટે આ સિદ્ધિઓનું પ્રાપ્ત થવું એક વિઘ્ન જ છે. કારણ કે આ બધું ભગવાન સુધી પહોંચવામાં વિલંબ કરનારું છે. ઔષધિ, તપસ્યા અને મંત્રાદિ દ્વારા જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે બધી યોગ દ્વારા સુલભ છે, પરંતુ તે યોગ દ્વારા મારી પ્રાપ્તિ થતી નથી. બ્રહ્મવાદીઓએ ઘણા સાધન બતાવ્યા છે. યોગ, સાંખ્ય અને ધર્મ વગેરે તેમનો અને સમસ્ત સિદ્ધિઓનો એકમાત્ર હું જ આશ્રય સ્વામી અને પ્રભુ છું. જેમ બધા પ્રાણીઓમાં અંદર બહાર સર્વત્ર સૂક્ષ્મ પંચ મહાભૂત જ છે, તે જ રીતે હું સમસ્ત પ્રાણીઓની અંદર દ્રષ્ટા રૂપે અને બહાર દ્રશ્ય રૂપે સ્થિત છું. મારામાં અંદર બહારનો ભેદ નથી, કારણ કે હું નિરાવરણ એક અદ્વિતીય આત્મા સર્વવ્યાપક છું. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે પંચ દશો અધ્યાય 11મા સ્કંધ અંતર્ગત 15મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.